શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય છઠ્ઠો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, જે દ્વિજાતિ પુરુષ પ્રમાદથી સાયંકાળનું ઉલ્લંઘન કરી જાય તે પુરુષ તો પ્રાયશ્ચિત્ત કરીને જ તે દોષથી શુદ્ધ થાય છે. જો સંધ્યાકાળનું અતિક્રમણ થઈ જાય તો તીર્થજળમાં સ્નાન કરી વિધિપૂર્વક આચમન કરી 108 ગાયત્રી મંત્રના જપ કરવા, પછી જ સંધ્યાવિધિનું અનુષ્ઠાન કરવું. દ્વિજાતિ પુરુષોએ અવશ્યનું કામ હોય તો જ મધ્યાહ્ને કરવાની સંધ્યા પ્રાતઃકાળે કરી લેવી, પરંતુ હંમેશા એવું કરવું નહીં. તે જ રીતે પ્રાતઃકાળે કરવાની સંધ્યા અવશ્યના કામકાજને કારણે સવારે ન થઈ શકી હોય તો મધ્યાહ્ને સાથે કરવી. પહેલી પ્રાતઃ સંધ્યા ને પછી મધ્યાહ્ન સંધ્યા કરવી એ પણ જાણી રાખવું. હે વિપ્ર, જે મૂઢમતી દ્વિજાતિજનો પ્રાતઃ કે સાયંકાળની સંધ્યા ઉપાસના કરતા નથી તે દ્વિજાતિને શૂદ્રની સમાન સર્વ કર્મમાં અયોગ્ય જાણવા, વળી જન્મ કે મરણના સૂતકમાં અર્ઘ્ય પ્રદાન પર્યંત દર્ભને જળરહિત કેવળ માનસી સંધ્યા કરવી, પરંતુ સંપૂર્ણ સંધ્યા કરવી નહીં. પોતાને ઘેર, ગૌશાળામાં કે નદી તીરે કરેલી સંધ્યા અનુક્રમે 10-10 ગણી અધિક ફળ આપનારી થાય છે. નદીઓના સંગમમાં કરવામાં આવેલી સંધ્યા 100 ગણા અધિક ફળને આપનારી થાય છે, અને જો ભગવાનના સાનિધ્યમાં કરવામાં આવે તો અનંત ગણા ફળને આપનારી થાય છે. હે વિપ્ર, દ્વિજાતિ પુરુષોએ સંધ્યાકર્મની સમાપ્તિમાં સ્વયં જાતે હોમ કરવો, તેથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ પોતાવતી બીજા કોઈ હોમ કરે તો પ્રાપ્ત થતું નથી. પ્રવાસાદિકને સમયે પોતાવતી બીજા હોમ કરે છતાં પોતે કરેલો ગણાય તે કોણ છે? તે કહે છે, જેની વિધિપૂર્વક વરણી કરવામાં આવી હોય તે ઋત્વિજ, પોતાનો પુત્ર, ગુરુ, ભાઈ, બહેનનો પુત્ર અથવા પોતાનો જમાય, આ 6 જણ જો પોતાવતી હોમ કરે તો તે સ્વયં હોમ કરેલો ગણાય છે. તેમ છતાં દ્વિજાતિ પુરુષ પોતે હોમ કરે ને જે ફળ પ્રાપ્ત થવાનું કહેલું છે તે બીજા દ્વારા કરાવેલા હોમમાં અર્ધું ફળ પ્રાપ્ત થાય છે. તેથી ક્યારેક અવશ્યનું કામકાજ હોય ત્યારે અથવા આપતકાળમાં જ પક્ષહોમ કરાવવો, પરંતુ હંમેશા પક્ષહોમ કરાવવો નહીં. હવે હોમની રીત કહીએ છીએ. દ્વિજાતિ પુરુષે હાથમાં પવિત્રા ધારણ કરી શુદ્ધ અંતઃકરણવાળો થઈ શ્વેતવસ્ત્રો ધારણ કરી ઇન્દ્રિયોને નિયમમાં રાખી એકાગ્ર મનથી નિત્ય હોમ કરવો. દર્ભ, તાંબુ, રૂપુ અને સોનાને પવિત્રા કહેલા છે, તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. તે પવિત્રાને જમણા હાથમાં ધારણ કરવું. સુંદર અક્ષરોથી જેમાં ભગવાનનું નામ અંકિત કરાયેલું હોય તેવી સુવર્ણની વીંટીને પવિત્રું જાણવું, તે સર્વકર્મોમાં શુભ મનાયેલું છે. અનામિકા આંગળીમાં સુવર્ણ નિર્મિત અને કનિષ્ઠિકા આંગળીમાં ખડગ પવિત્રું ધારણ કરવું, તેનાથી મનુષ્ય પવિત્ર થાય છે. હે વિપ્ર, પછી આહુત કરેલા યજ્ઞ નારાયણાદિ દેવતાઓને નમસ્કાર કરવા ને તે દેવોને ઉચિત ઉપહારનું નિવેદન કરવું, પુષ્પાદિક અર્પણ કરીને ગુરુ આદિક વૃદ્ધોનું અભિવાદન કરવું, પછી એકાગ્ર ચિત્તવાળા થઈ દ્વિજાતિ પુરુષે પવિત્ર પ્રદેશમાં પૂર્વ દિશા તરફના અગ્રભાગવાળા દર્ભના આસન ઉપર બેસીને યથાશક્તિ વેદનો પાઠ કરવો. દ્વિજાતિ પુરુષે પોતાની રુચિ અનુસાર શિક્ષા આદિક 6 અંગોએ સહિત 4 વેદ અથવા શ્રીમદ ભાગવતાદિ પુરાણો અથવા મહાભારત આદિ ઇતિહાસોમાં કહેલા સ્તોત્રો અને રામાયણાદિ આર્ષ ગ્રંથોનો પાઠ સ્વાધ્યાયની સિદ્ધિ માટે યથાશક્તિ નિરંતર કરવો. તેના પ્રારંભમાં અને સમાપ્તિમાં ઓંકારનો રૂઢી રીતે ઉચ્ચાર કરવો, આ સ્વાધ્યાય પોતાના ગૃહ્ય સૂત્રના વિધિ પ્રમાણે કરવો. હે વિપ્ર, દ્વિજાતિએ પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે શ્રદ્ધાપૂર્વક ચોખા, યવ અને જવથી દેવતા અને બ્રહ્મર્ષિનું તર્પણ કરવું અને તલ મિશ્રિત જળથી પિતૃઓનું તર્પણ કરવું, પૂર્વ દિશા તરફ મુખ રાખી દેવતાઓનું તર્પણ કરવું, ઉત્તર દિશા તરફ મુખ રાખી ઋષિઓનું તર્પણ કરવું, દક્ષિણ દિશા તરફ મુખ રાખી પિતૃઓનું તર્પણ કરવું, આ પ્રમાણે તર્પણ કરવાનો વિધિ કહ્યો છે. બુદ્ધિમાન દ્વિજાતિ પુરુષ દક્ષિણ દિશા તરફ ઊભા રહી પિતૃઓનું તર્પણ કરે ત્યારે યજ્ઞોપવિતને અપસવ્ય કરે, અર્થાત જમણે ખભે જનોઈ કરીને તલમિશ્રિત તીર્થજળથી પિતૃઓનું તર્પણ કરે અને યમ આદિક દેવ હોવાથી દેવતીર્થથી તેમનું તર્પણ કરે. આ પ્રમાણે સંક્ષેપથી તર્પણ કરતા કરતા દ્વિજાતિ પુરુષે આ બ્રહ્મસ્તંભ પર્યંત આખું જગત તૃપ્ત થાવો, આમ બોલીને તિલોદકને ભૂમિ પર રેડવું. પિતૃદેવાદિના તર્પણને અંતે તર્પણ કરનારે એમ બોલવાનું હોય છે કે અમારા કુળમાં જન્મેલા અપુત્રોવાળા ગોત્રીઓ મૃત્યુ પામ્યા હો, તેવો પણ મેં આ અર્પણ કરેલા વસ્ત્ર નીચોવારૂપ કર્મથી આપેલા જળનો સ્વીકાર કરો. આ વસ્ત્ર નીચોવારૂપ કર્મમાં અમુક સમયનો અપવાદ છે તે કહીએ છીએ. બારસની તિથિ, સંક્રાંતિ, ચૌદસની તિથિ અને શ્રાદ્ધના દિવસે પૃથ્વી પર વસ્ત્રો નીચોવવા નહીં, તેમજ આ દિવસોમાં ક્ષાર નાખી વસ્ત્રો ધોવા નહીં. હે વિપ્રો, દેવ સંબંધી તર્પણ કરવાનું હોય ત્યારે યજ્ઞોપવિતને ડાબા ખભે જ ધારણ કરી રાખવી અને ઋષિ સંબંધી તર્પણમાં નિવિત અર્થાત કંઠમાં હારની જેમ લટકતી ધારણ કરવી અને પિતૃ સંબંધી તર્પણમાં પ્રાચીના વીતી અર્થાત જમણા ખભે યજ્ઞોપવિતને ધારણ કરવી. ત્યાર પછી તે દેવ, ઋષિ અને પિતૃઓના તર્પણ યોગ્ય મંત્રોનું ઉચ્ચારણ કરતા કરતા તર્પણ કરવું. બ્રહ્માદિ દેવતાઓનું દૈવતીર્થથી તર્પણ કરવું અને અગ્નિશ્વાતાદિ પોતાના પિતૃઓનું તથા કવ્યવાટ આદિ આઠ દૈવિકોનું પણ પિતૃતીર્થથી જ તર્પણ કરવું. હે વિપ્ર, દ્વિજાતિ પુરુષે અભગ્ન એવા અગ્રભાગ તથા મૂળિયા સહિતના દર્ભને ધારણ કરી ડાબા હાથને જેની પાછળ પૃષ્ઠભાગમાં લગાવવામાં આવ્યો છે એવા જમણા હાથથી દેવતા આદિ સર્વનું તર્પણ કરવું, દર્ભના અગ્રભાગથી દેવતાઓનું તર્પણ કરવું, દર્ભના મધ્યભાગથી સનકાદિક મુનિઓનું તર્પણ કરવું અને દર્ભના મૂળના ભાગથી પિતૃઓનું તર્પણ કરવું, આ પ્રમાણે કહેલા ક્રમથી તર્પણ કરવું. કોશ, કાશ, યવ, દુર્વા, ઉસીરા, કુંદર, ઘઉં, ડાંગર અને શણ આટલાને દર્ભ કહેલા છે. અહીં પૂર્વાપરના અભાવે ઉત્તરોત્તર ગ્રહણ કરવું. જે દર્ભો શ્રાવણ માસની દર્શ અમાવાસ્યાએ લાવવામાં આવ્યા હોય તે દર્ભો શુદ્ધ કહેવાય છે, તેથી તેનો વારંવાર કર્મોમાં ઉપયોગ કરી શકાય છે. અંગૂઠા અને તર્જની આંગળીના વચ્ચેના માપનો કોષ કહેવાય છે. બે પ્રાદેશ માત્રનો હોય તો દર્ભ કહેવાય છે, જો તે હાથ જેટલો લાંબો હોય તો વજ્ર કહેવાય છે ને ગાયના પૂંછડા જેટલા લાંબા દર્ભને તૃણ કહેવાય છે. તેમાં શ્રાદ્ધના સમયે કોષ શ્રેષ્ઠ છે, દાન કર્મમાં દર્ભ શ્રેષ્ઠ છે, આવસાથ્ય કર્મમાં વજ્ર શ્રેષ્ઠ છે અને પ્રેત કર્મમાં ગોપુચ્છ શ્રેષ્ઠ છે. હાથથી પિતૃઓનું તર્પણ એક ગણું ફળ આપનાર કહેલું છે, દર્ભથી કરવામાં આવતું 100 ગણું ફળ આપનાર કહેલું છે, ખડ્ગપાત્રથી આપેલું તર્પણ અક્ષય ફળને આપનારું કહેલું છે. દેવતાઓ એક અંજલિથી તૃપ્ત થાય છે, સનકાદિકો 2 અંજલિથી, પિતૃઓ 3 અંજલિથી અને સ્ત્રીઓ પણ 1 અંજલિથી તૃપ્ત થાય છે. તેમાં પોતાની માતા વિગેરે નારીઓને 3 અંજલિ અર્પણ કરવી, તે સિવાયની સ્ત્રીને એક અંજલિ અર્પણ કરવી, રવિવારે શુક્રવારે તેરસની તિથિએ સાતમની તિથિએ રાત્રિના સમયે બંને સંધ્યાના સમયે મઘા નક્ષત્રમાં મંગળવારે અને નંદા અર્થાત પડવો છઠ અને એકાદશીની તિથિએ તિલ તર્પણ ન કરવું. હે વિપ્ર, તીર્થમાં તથા જે તિથિમાં તલ અર્પણનો ખાસ ઉલ્લેખ હોય તેવી તિથિ વિશેષમાં ગંગામાં અને પિતૃપક્ષમાં પણ તલ મિશ્રિત તર્પણ નિષેધના દિવસે પણ કરવું. તલના અભાવમાં ને તલના નિષેધ દિવસોમાં સુવર્ણ અને રૂપાય સહિત તર્પણ કરવું. જો તેનો અભાવ હોય તો દર્ભથી અથવા મંત્રજળથી તર્પણ કરવું. હે વિપ્રશ્રેષ્ઠ, દ્વિજાતિજનો માટે વિધાન કરેલી પ્રાતઃ હોમ વગેરે સમસ્ત ક્રિયા મેં તમને સ્મૃતિકારોના કહેલા વચનો પ્રમાણે જ કહી છે. હવે દ્વિજાતિજનોએ પ્રતિદિન અવશ્ય કરવા યોગ્ય દેવાર્ચનનો સમસ્ત વિધિ કહું છું. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ પ્રાતઃકાળનો હોમ, બ્રહ્મયજ્ઞ, દેવતા અને પિતૃઓના તર્પણનો વિધિ કહ્યો. એ નામે છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો.